श्री पद्म पुराण उत्तरखंड अध्याय 15 पोष मास ने सफला ने पुत्रदा एकादशी नु महात्म्य। युधिष्ठिरे पूछियो, हे स्वामी, पोष मास ना कृष्ण पक्ष में जे एकादशी होय छे तेनु शू नाम छे, तेनी विधि शू छे, तथा ते क्या देवताओनु पूजन करवु जोईए, तथा तेमा क्या देवताओनु पूजन करवु जोईए ए जणावो। भगवान श्रीकृष्णे कह्युं, हे राजेन्द्र, सांभळो, मोटी मोटी दक्षिणावाळा यज्ञोथी पण मने एटलो संतोष थतो नथी जेटलो एकादशी व्रतना अनुष्ठानथी थाय छे। तेथी सर्वथा प्रयत्न करीने जेटलो एकादशी व्रतना अनुष्ठानथी थाय छे તેથી સર્વથા પ્રયત્ન કરીને એકાદશીનું વ્રત કરવું જોઈએ। પોષ માસના કૃષ્ણ પક્ષમાં સફલા નામે એકાદશી હોય છે, તે દિવસે પૂર્વોક્ત વિધાન પ્રમાણે જ ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ। એકાદશી વ્રત કલ્યાણપ્રદ છે, તેથી તેનું વ્રત અવશ્ય કરવું જોઈએ। જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવતાઓમાં શ્રી વિષ્ણુ તથા મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે બધા વ્રતોમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ છે। હે રાજન, સફલા એકાદશી એ નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિની પૂજા કરવી, નારિયેળના ફળ, સોપારી, બીજોરા લીંબુ, જમીરા લીંબુ, દાડમ, આમળા, લવિંગ, બોર તથા ખાસ કરીને કેરીના ફળો દ્વારા દેવ દેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઈએ। એ જ પ્રમાણે ધૂપદીપ વડે પણ ભગવાનની અર્ચના કરવી। સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાનનું વિધાન છે। રાત્રે વૈષ્ણવોની સાથે જાગરણ કરવું જોઈએ। જાગરણ કરનારને જે ફળની પ્રાપ્તિ થાય છે તે હજારો વર્ષ તપસ્યાથી પણ મળતી નથી। હે નૃપશ્રેષ્ઠ, હવે સફલા એકાદશીની શુભકારી કથા સાંભળો। ચંપાવતી નામે એક વિખ્યાત નગરી છે, જે કોઈ સમયે રાજા મહિષ્મતીની રાજધાની હતી। રાજર્ષિ મહિષ્મતને 5 પુત્ર હતા, તેમાં જે જ્યેષ્ઠ હતો તે સદા પાપ કર્મમાં લાગેલો રહેતો હતો, પરસ્ત્રી, ગામી અને વેશ્યાઓમાં આસક્ત હતો। તે પિતાના ધર્મને પાપ કર્મમાં વેડફી નાખતો હતો, તે દુરાચાર, પરાયણ તથા બ્રાહ્મણોની નિંદા કરતો હતો, વૈષ્ણવ અને દેવતાઓનો પણ નિંદક હતો। પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતે તેનું નામ લુંભક રાખી દીધું। પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો। લુંભક આ નગરમાંથી નીકળીને ઘોર વનમાં ચાલ્યો ગયો। ત્યાં રહીને તે પાપીઓએ નગરનું બધું ધન લૂંટી લીધું। એક દિવસ જ્યારે તે ચોરી કરવા માટે નગરમાં આવ્યો ત્યારે રાત્રે ચોકી કરનારા સિપાહીઓએ તેને પકડી લીધો। પરંતુ જ્યારે તેણે પોતાને રાજા મહિષ્મતનો પુત્ર હોવાનું કહ્યું ત્યારે સિપાહીઓએ તેને છોડી દીધો। પછી તે પાપી વનમાં પાછો આવ્યો અને દરરોજ માંસ તથા ફળ ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો। તે દુષ્ટનું વિશ્રામ સ્થાન પીપળાના વૃક્ષ નીચે હતું। તે વનમાં તે વૃક્ષ બહુ પુરાણું હોવાથી દેવતા તરીકે માન્ય હતું। પાપી લુંબક ત્યાં જ રહેતો હતો। ઘણા દિવસો પછી એકવાર કોઈ સંચિત પુણ્યના પ્રભાવથી તેના દ્વારા એકાદશી વ્રતનું પાલન થઈ ગયું। પોષ માસમાં કૃષ્ણ પક્ષની 10મીના દિવસે તે પાપી લુંબકે વૃક્ષોના ફળ ખાધા અને વસ્ત્રના અભાવે આખી રાત ઠંડીનું કષ્ટ સહ્યું। ઠંડીના કારણે ન તો તેને નિંદ્રા આવી અને ન આરામ પણ મળ્યો। તે નિષ્પ્રાણ જેવો થઈ ગયો હતો સૂર્યોદય થયો છતાં તે હોશમાં ન આવ્યો। સફલા એકાદશીના દિવસે પણ તે બેહોશ પડી રહ્યો। બપોર થતાં તેને હોશ આવ્યું। પછી આમ તેમ દ્રષ્ટિ નાખીને તે આસન પરથી ઊભો થયો અને અપંગની જેમ પગથી લડખડાતો વનની અંદર ગયો। તે ભૂખથી દુર્બળ અને દુઃખી થઈ રહ્યો હતો। હે રાજન, તે સમયે લુંભક કેટલાક ફળ લઈને જેવો વિશ્રામ સ્થાન પર આવ્યો તે જ સમયે સૂર્યદેવ અસ્ત થઈ ગયા ત્યારે તેણે તે વૃક્ષના મૂળમાં ઘણા બધા ફળો નિવેદિત કરતા કહ્યું, આ ફળો દ્વારા લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાઓ। આ પ્રમાણે કહીને લુંભકે રાતભર નિંદ્રા ન લીધી। આ પ્રમાણે અનાયાસે જ તેણે આ વ્રતનું પાલન કર્યું. તે સમયે ઓચિંતી આકાશવાણી થઈ, રાજકુમાર તમે સફલા એકાદશીની કૃપાથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરશો. બહુ સારું કહીને તેણે તે વરદાનનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તે દિવ્ય રૂપધારી બની ગયો. ત્યારથી તેની બુદ્ધિ ભગવાન વિષ્ણુની શ્રી વિષ્ણુની ભક્તિમાં પ્રવૃત્ત થઈ ગઈ. દિવ્ય આભૂષણોથી શોભા સંપન્ન થઈને તેણે અકંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી તેનું સંચાલન કરતો રહ્યો. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી તેને મનોજ્ઞ નામનો પુત્ર થયો. જ્યારે મનોજ્ઞ મોટો થયો ત્યારે લુંભકે રાજ્યની મમતા છોડીને તે પુત્રને સોંપીને ભગવાન શ્રીકૃષ્ણની સમીપ ચાલ્યો ગયો, જ્યાં જઈને મનુષ્ય કદી શોકગ્રસ્ત થતો નથી. હે રાજન, આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષને પ્રાપ્ત થાય છે. સંસારમાં તે લોકો ધન્ય છે જે સફલા એકાદશી વ્રત કરે છે, તેનો જ જન્મ સફળ છે. હે મહારાજ, આ વ્રતનો મહિમા વાંચવા, સાંભળવા તથા તેનું આચરણ કરવાથી મનુષ્યને રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. યુધિષ્ઠિર બોલ્યા, હે શ્રી કૃષ્ણ, તમે શુભપ્રદ સફલા એકાદશીનું વર્ણન કર્યું, હવે કૃપા કરીને શુક્લ પક્ષની એકાદશીનું મહત્વ બતાવો. તેનું નામ શું છે, કઈ વિધિ છે તથા તેમાં ક્યા દેવતાનું પૂજન કરવામાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, પોષ શુક્લ પક્ષની જે એકાદશી છે તે બતાવું છું, સાંભળો. તેનો મહિમા સંસારના હિતને માટે બતાવું છું. હે રાજન, પૂર્વોક્ત વિધિ પ્રમાણે જ યત્નપૂર્વક આ વ્રત કરવું જોઈએ. આ એકાદશીનું નામ પુત્રદા છે. આ સર્વ પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. સમસ્ત કામનાઓ અને સિદ્ધિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિદેવતા છે. ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિલોકમાં આનાથી વધીને બીજી કોઈ તિથિ નથી. પૂર્વકાળની વાત છે, ભદ્રાવતી નગરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. તેમની પત્નીનું નામ ચંપા હતું. રાજાને ઘણા સમય સુધી કોઈ સંતાન પ્રાપ્તિ ન થઈ, તેથી તે બંને પતિ પત્ની ચિંતામાં ડૂબેલા રહેતા હતા. રાજાના પિતૃઓ તેમના આપેલા જળને શોકરૂપી શ્વાસથી ગરમ કરીને ગ્રહણ કરતા હતા. રાજાના ગયા પછી એવું કોઈ દેખાતું ન હતું જે અમને જલાંજલિ તર્પણ આપે, આવું વિચારીને પિતૃઓ દુઃખી રહેતા હતા. એક દિવસ રાજા ઘોડા પર બેસીને ગહન વનમાં ગયા. પુરોહિત વગેરે કોઈને પણ આ વાતની જાણ ન હતી. મૃગ અને પક્ષીઓથી સેવિત તે ઘોર વનમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘોડોનો. ત્યાં રીછ અને હરણો દેખાતા હતા. આ પ્રમાણે ફરી ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. દરમિયાન મધ્યાહન કાળ થઈ ગયો. રાજાને સુધા અને તૃષા સતાવવા લાગી. તેઓ જળ માટે આમ તેમ દોડવા લાગ્યા. ત્યાં તેમને એક સરોવર દેખાયું. તે સરોવર પાસે મુનિઓના કેટલાક આશ્રમ હતા. રાજાએ તે આશ્રમો તરફ દ્રષ્ટિપાત કર્યો. તે સમયે શુભનો સંકેત કરતા શુકન થવા લાગ્યા. રાજાની જમણી આંખ અને જમણો હાથ ફરકવા લાગ્યા. સરોવરના કિનારે કેટલાક મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. તેમને જોઈને રાજાને બહુ હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓની સામે ઉભા થઈ ગયા અને અલગ અલગ તે બધા મુનિઓની વંદના કરવા લાગ્યા. તે બધા મુનિ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત કર્યા ત્યારે મુનિ બોલ્યા, હે રાજન,